श्री ब्रह्म पुराण अध्याय 52 अस्वस्थ पिप्पल तीर्थ शनेश्वर तीर्थ सोम तीर्थ धान्य तीर्थ अने विदर्भा संगम तथा रेवती संगम तीर्थनो महिमा ब्रह्मा जी कहे छे। गोदावरी ना उत्तर तट पर अस्वस्थ तीर्थ पिप्पल तीर्थ अने शनेश्वर तीर्थ छे तेमनुं फल सांभळो। પૂર્વકાળની વાત છે, દેવતાઓએ મહર્ષિ અગસ્ત્યને અનુરોધ કર્યો હતો કે આપ વિંધ્ય પર્વતને આદેશ આપીને ઊંચે વધવાથી રોકો। મહર્ષિ અગસ્ત્ય ધીરે ધીરે હજારો મુનિઓની સાથે વિંધ્ય પર્વતની સમીપ ગયા। તેમણે જોયું કે પર્વત શ્રેષ્ઠ વિંધ્ય અસંખ્ય વૃક્ષોથી વ્યાપ્ત સેંકડો શિખરોથી ઘેરાયેલો અને બહુ ઊંચો છે। ઊંચાઈમાં તે મેરુગીરી અને સૂર્યની બરાબરી કરી રહ્યો છે। મુનિના આવવાથી વિંધ્ય પર્વતે તેમનો આતિથ્ય સત્કાર કર્યો। મુનિશ્રેષ્ઠ અગસ્ત્યે બધા બ્રાહ્મણો સાથે વિંધ્યગીરીની પ્રશંસા કરી અને દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે આ પ્રમાણે કહ્યું। પર્વત શ્રેષ્ઠ, હું તત્વદર્શી મુનિઓની સાથે દક્ષિણ દિશાની યાત્રા કરવા જાઉં છું, તમે મને જવાનો માર્ગ આપો। હું તમારી પાસે આતિથ્યમાં એ જ માગું છું કે જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી તમે નીચે નમેલા જ રહેજો, એનાથી વિપરીત કરશો નહીં, વિંધ્ય પર્વતે કહ્યું। બહુ સારું, એમ જ કરીશ। મહર્ષિ અગસ્ત્ય તે મુનિઓની સાથે દક્ષિણ દિશામાં ચાલ્યા ગયા। ધીરે ધીરે ગૌતમીના તટ પર પહોંચીને સાવંત્સરિક યજ્ઞમાં દીક્ષિત થઈ ગયા। તેમણે ઋષિઓની સાથે એક વર્ષ સુધીનો યજ્ઞ આરંભ્યો। તે દિવસોમાં કૈટભના બે પાપી પુત્રો રાક્ષસ ધર્મના કંટક બની રહ્યા હતા। તેમનું નામ હતું અસ્વસ્થ અને પીપલ। તેઓ દેવલોકમાં પણ વિખ્યાત હતા। બ્રાહ્મણોને હેરાન કરવા એ તેમનું નિત્ય કામ હતું। બ્રાહ્મણોનું કષ્ટ જોઈને મહર્ષિઓ ગોદાવરીના દક્ષિણ તટ પર નિયમપૂર્વક તપસ્યા કરનારા સૂર્યપુત્ર શનેશ્વરની પાસે ગયા અને તેમને આ રાક્ષસોના બધા અત્યાચાર કહી સંભળાવ્યા। આ સાંભળીને શનેશ્વર બ્રાહ્મણના વેશમાં રહેનારા અસ્વસ્થ નામક રાક્ષસની પાસે ગયા અને પોતે પણ બ્રાહ્મણ બનીને તેની પરિક્રમા કરી। તેમને પરિક્રમા કરતા જોઈને રાક્ષસ તેમને બ્રાહ્મણ જ સમજ્યો અને દરરોજની જેમ માયા વડે તે પાપી રાક્ષસે તેમને પણ પોતાનો કોળિયો બનાવી દીધા। પછી શરીરમાં પ્રવેશ કરીને શનિએ તેના આંતરડા જોયા। શનિની દ્રષ્ટિ પડતા જ તે પાપાત્મા રાક્ષસ વજ્રના પ્રહારથી મરાયેલા પર્વતની જેમ શણવારમાં બળીને ભસ્મ થઈ ગયો। અસ્વસ્થને ભસ્મ કરીને તે બ્રાહ્મણ રૂપધારી શનિ બીજા રાક્ષસની પાસે ગયા। ત્યાં તેમણે પોતાને વેદાધ્યયન કરનારા બ્રાહ્મણ રૂપે ઓળખાવ્યા। જાણે એ પોતે વિનિત શિષ્ય હતા અને પીપલ ગુરુ। પીપલે અગાઉની જેમ અન્ય શિષ્યોની જેમ શનેશ્વરને પણ પોતાનો કોળિયો બનાવ્યા। પરંતુ ઉદરમાં પ્રવેશ થયા પછી શનિએ તેના આંતરડા પર દ્રષ્ટિ નાખી, તેની સાથે જ તે પણ બળીને ભસ્મ થઈ ગયો। આ પ્રમાણે તે બંનેને મારીને સૂર્યપુત્ર શનેશ્વરે મુનિઓને પૂછ્યું, હવે મારા માટે કયું કાર્ય છે તમે બતાવો। મુનિઓને બહુ હર્ષ થયો। તેમણે શનિને ઈચ્છાનુસાર વરદાન આપવાનું વિચાર્યું। શનેશ્વર બોલ્યા, જેઓ મારા દિવસે એટલે કે શનિવારે નિયમથી રહીને અસ્વસ્થનો સ્પર્શ કરે તેમના બધા કાર્ય સિદ્ધ થઈ જાય અને મારા દ્વારા થનારી પીડા પણ તેમને ન થાય। જે મનુષ્યો અસ્વસ્થ તીર્થમાં સ્નાન કરે તેમના પણ સર્વ કાર્યો સિદ્ધ થઈ જાય। જેઓ શનિવારે પ્રાતઃકાળે ઉઠીને અસ્વસ્થનો સ્પર્શ કરે છે તેમની સમસ્ત ગ્રહ પીડા દૂર થઈ જાય। ત્યારથી તે તીર્થને અસ્વસ્થ તીર્થ પીપલ તીર્થ અને શનેશ્વર તીર્થ પણ કહે છે। અગસ્ત્ય સાત્રિક યાજ્ઞિક અને સામગ વગેરે 16108 તીર્થ ત્યાં વાસ કરે છે। તે તીર્થમાં કરેલું સ્નાન અને દાન સગળા યજ્ઞોનું ફળ આપે છે। એની આગળ વિખ્યાત સોમતીર્થ છે, તેમાં સ્નાન અને દાન કરવાથી સોમપાનનું ફળ મળે છે। ઔષધિઓ પૂર્વકાળથી જ સમગ્ર જગતની માતાઓ છે, તેમનામાં જ યજ્ઞ સ્વાધ્યાય અને ધર્મ કાર્ય પ્રતિષ્ઠિત છે। ઔષધિઓથી જ સમસ્ત રોગોનું નિવારણ થાય છે, તેમનાથી જ અન્નની ઉત્પત્તિ અને પ્રાણ રક્ષા થાય છે. એક દિવસ ઔષધિઓએ મને એટલે કે બ્રહ્માજીને કહ્યું, સુરશ્રેષ્ઠ અમને એક એવો પતિ આપો જે રાજા હોય. તેમની વાત સાંભળીને મેં કહ્યું, તમને પતિ રૂપે રાજા પ્રાપ્ત થશે. ત્યારે તેમણે ફરી પ્રશ્ન કર્યો, એના માટે અમારે ક્યાં જવું પડશે? મેં કહ્યું, માતાઓ તમે ગૌતમીના તટ પર જાઓ, ગૌતમીના પ્રસન્ન થવાથી તમને લોક પૂજિત રાજાની પ્રાપ્તિ થશે. આ સાંભળીને ઔષધિઓ ત્યાં ગઈ અને ગૌતમીની સ્તુતિ કરવા લાગી. ઔષધિઓએ કહ્યું, ભગવાન શંકરની પ્રિયતમા પુણ્ય સલીલા ગૌતમી, જો તમે આ ભૂતળ પર આવ્યા ન હોત તો સંસારના પ્રાણી જેઓ વિવિધ પ્રકારના પાપોથી તિરસ્કૃત અને દુઃખી થઈ રહ્યા છે તેમનું શું થાત? નદીશ્વરી, પૃથ્વી પરના મનુષ્યના સૌભાગ્યનું અનુમાન કોણ કરી શકે છે? જેમના મહાપાતકોનો નાશ કરનારા આપ જગન્માતા ગંગા તેમના માટે સદા સુલભ છો. ત્રણેય લોકના વંદનીય જગત જનની ગંગા, તમારા વૈભવને કોઈ જાણતું નથી, કેમ કે કામદેવના શત્રુ ભગવાન શંકર પણ આપને સદા મસ્તક પર ધારણ કરે છે. મનોવાંછિત ફળ આપનારા હે માતા તમને નમસ્કાર છે. પાપોનો વિનાશ કરનારા હે બ્રહ્મમય દેવો તમને નમસ્કાર છે. ભગવાન વિષ્ણુના ચરણોમાંથી નીકળેલા હે ગંગા તમને નમસ્કાર છે. ભગવાન શંકરની જટામાંથી પ્રગટ થયેલા હે ગૌતમી દેવી તમને નમસ્કાર છે. આ પ્રમાણે સ્તુતિ કરનારી ઔષધિઓને ગંગાજીએ કહ્યું, દેવીઓ કહો તમને શું આપું? ઔષધિએ કહ્યું, જગન માતા અમને અત્યંત તેજસ્વી રાજાપતિ રૂપે આપો. ગંગાજીએ કહ્યું, માતા ઔષધિઓ હું અમૃત રૂપ છું, તમે પણ અમૃત સ્વરૂપા છો, તેથી તમારે યોગ્ય જ અમૃતાત્મા સોમને પતિ રૂપે હું આપું છું. ગૌતમીના વરદાનનું દેવતાઓ ઋષિઓ ચંદ્રમા તથા ઔષધિઓએ પણ અનુમોદન કર્યું. ત્યારબાદ તેઓ પોતપોતાના સ્થાન પર ચાલી ગઈ. જે સ્થાન પર ઔષધિઓએ સમસ્ત પાપ સંતાપનું નિવારણ કરનારા અમૃત સ્વરૂપ રાજા સોમને પતિ રૂપે પ્રાપ્ત કર્યા તે સોમ તીર્થના નામે પ્રસિદ્ધ થયું. ત્યાં સ્નાન દાન કરવાથી પિતૃઓ સ્વર્ગમાં જાય છે. જે દરરોજ આ પ્રસંગને વાંચે છે, સાંભળે અથવા સ્મરણ કરે છે તે દીર્ઘાયુ ધનવાન અને પુત્રવાન થાય છે. ત્યાર પછી ધાન્ય તીર્થ છે, જે મનુષ્યની સમસ્ત અભિષ્ટ વસ્તુઓ આપનારું છે. તે સુકાળો લાવનારું, કલ્યાણપ્રદ તથા મનુષ્યને સર્વ પ્રકારની આપત્તિઓમાંથી મુક્ત કરનારું છે. રાજા સોમને પતિ રૂપે પ્રાપ્ત કરીને ઔષધિઓ બહુ પ્રસન્ન થઈ. તેમણે બધા લોકો અને ગંગાજીની સામે અભિષ્ટ વચન કહ્યું. વેદમાં એક પવિત્ર ગાથા છે, જેને વેદના વિદ્વાનો જાણે છે. જે ભૂમિમાં મોલ એટલે પાક ઉગ્યો છે તે માતા સમાન અથવા સાક્ષાત માતા જ છે. જે ગંગાજીની સમીપ તેનું દાન કરે છે તે સમસ્ત ઈચ્છિત વસ્તુઓને પ્રાપ્ત કરી લે છે. જે માનવ ઉભા મોલવાળી ભૂમિ ગાય અને ઔષધિઓને બ્રહ્મા વિષ્ણુ તથા શિવરૂપ બ્રાહ્મણને ભક્તિપૂર્વક દાન આપે છે તેનું આપેલું તે દાન અક્ષય થાય છે તથા તે પોતાની સકળ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. ઔષધિઓ સોમરાજાની પ્રિયા છે અને સોમ પણ ઔષધિઓના પતિ છે. એમ જાણીને બ્રહ્મવેતા બ્રાહ્મણને જે અન્નનું દાન કરે છે તે મનોવાંછિત પદાર્થો પામે છે અને બ્રહ્મલોકમાં જાય છે. ઔષધિઓ રાજા સોમ સાથે વાતચીત કરતા કહે છે, રાજન અમે બ્રહ્મરૂપિણી અને પ્રાણરૂપિણી છીએ. જે અમારું બ્રાહ્મણને દાન કરે તેને તમે પાર ઉતારી દો. ચરાચર જેટલું પણ જગત છે તે બધું અમારાથી વ્યાપ્ત છે. હવ્ય કવ્ય અમૃત તથા જે કંઈ પણ ભોજનને માટે કામ આવે છે તે અમારો જ શ્રેષ્ઠ અંશ છે. એમ સમજીને જે અન્નનું દાન કરે છે, હે રાજન તેને પાર ઉતાર. રાજા સોમ જે ભક્તિપૂર્વક આ વૈદિકી ગાથાનું શ્રવણ સ્મરણ અથવા પાઠ કરે છે તેને તમે પાર ઉતારો. ગંગા કિનારે જે સ્થાન પર રાજા સોમની સાથે ઔષધિઓ આ વૈદિકી ગાથાનો પાઠ કર્યો હતો તે ધાન્ય તીર્થ કહેવાય છે. તે દિવસથી તેના અનેક નામ થઈ ગયા, ઔષધ્ય તીર્થ, સૌમ્ય તીર્થ, અમૃત તીર્થ, વેદ ગાથા તીર્થ અને માતૃ તીર્થ. જે મનુષ્ય આ તીર્થોમાં સ્નાન દાન હોમ જપ તર્પણ અને અન્નદાન કરે છે તેનું તે બધું કર્મ અક્ષય થઈ જાય છે. ત્યાં બંને તટો પર 1600 તીર્થ છે. જે સર્વ પાપહર અને સર્વ સંપત્તિ પ્રદ છે, ત્યાં વિદર્ભા સંગમ અને રેવતી સંગમ તીર્થ પણ છે. હવે તેમનું વૃતાંત જણાવીશ. પુરાણ વેતા પુરુષ એને જાણે છે. મહર્ષિ ભરદ્વાજ એક મોટા તપસ્વી મહાત્મા હતા. તેમની બહેનનું નામ રેવતી હતું. તે કરૂપા હતી, તે કુરૂપા હતી. તેનો અવાજ બહુ વિકૃત હતો. પ્રતાપી ભરદ્વાજ ગંગાજીના દક્ષિણ તટ પર બેસીને બહુ ચિંતા કરવા લાગ્યા કે આ ભયંકર આકારની પોતાની બહેનના લગ્ન કોની સાથે કરવું? કોઈ પણ આને ગ્રહણ કરતું નથી. અહો, કોઈને કન્યા ન થાઓ, કન્યા માત્ર દુઃખ આપનારી હોય છે. જેને કન્યા હોય તે પ્રાણીનું જીવતા જીવે ડગલે ડગલે મૃત્યુ થાય છે. આ પ્રમાણે પોતાના સુંદર આશ્રમ પર જાત જાતના વિચારો કરી રહ્યા હતા. એટલામાં કંઠ નામક મુનિ ત્યાં ભરદ્વાજ મુનિના દર્શન કરવા માટે આવ્યા. એ 16 વર્ષના હતા. શરીર સુંદર હતું. એ શાંત જીતેન્દ્રિય અને સદગુણોની ખાણ હતા. આવતા જ કઠે ભરદ્વાજને પ્રણામ કર્યા. ભરદ્વાજે તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું અને આશ્રમ પર પધારવાનું કારણ પૂછ્યું. કઠે કહ્યું, હું વિદ્યાર્થી છું અને એ જ ઉદ્દેશ્યથી આપના દર્શન કરવા આવ્યો છું. જે ઉચિત હોય તે કરો. ભરદ્વાજે કઠને કહ્યું, મહામતી, તમારી જે ઈચ્છા હોય તે ભણો. હું પુરાણ, સ્મૃતિ, વેદ તથા અનેક પ્રકારના ધર્મશાસ્ત્ર બધું જાણું છું. તમે શીઘ્ર તમારી રૂચિ કહો. કુલીન, ધર્મપરાયણ, ગુરુ સેવક તથા શ્રવણ કરેલી વિદ્યાને તત્કાળ ધારણ કરનાર શિષ્ય ઘણા પુણ્યથી મળે છે. કઠે કહ્યું, બ્રહ્મન, હું નિષ્પાપ, સેવાપરાયણ, ભક્ત, કુલીન તથા સત્યવાદી શિષ્ય છું. મને અધ્યયન કરાવો. એવું મસ્તુ કહીને ભરદ્વાજે કઠને સંપૂર્ણ વિદ્યા ભણાવી. વિદ્યા પ્રાપ્ત કરીને કઠ બહુ પ્રસન્ન થયા. તેમણે ભરદ્વાજને કહ્યું, ગુરુદેવ, આપને નમસ્કાર છે. હું આપના મનને અનુકૂળ દક્ષિણા આપવા ઈચ્છું છું. આપ કોઈ દુર્લભ વસ્તુ પણ માગી શકો છો, જણાવો શું આપ. જે શિષ્યો પોતાના ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરીને દક્ષિણા આપતા નથી, તેઓ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમાની સત્તા રહે છે ત્યાં સુધી નરકમાં પડ્યા રહે છે. ભરદ્વાજે કહ્યું, આ મારી બહેન હજુ કુમારી છે. એને વિધિપૂર્વક ગ્રહણ કરો અને પત્ની બનાવો. એના પ્રત્યે પ્રેમપૂર્ણ વર્તાવ રાખજો. આ જ મારી દક્ષિણા છે. કઠે બહુ સારું કહીને ગુરુના આદેશથી વિધિપૂર્વક આપેલી રેવતીનું પાણી ગ્રહણ કર્યું અને તેના સુંદર રૂપની પ્રાપ્તિ માટે ત્યાં જ રહીને દેવેશ્વર શંકરની આરાધના કરી. રેવતીએ પણ શિવની પ્રસન્નતા માટે તેમનું પૂજન કર્યું. એનાથી તે સુંદર રૂપવતી થઈ ગઈ. એનું પ્રત્યેક અંગ મનોહર દેખાવા લાગ્યું. હવે તેના રૂપની કોઈની સાથે તુલના ન હતી. ત્યાં રેવતીએ સ્નાન કરવાથી જળની જે ધારા પ્રગટ થઈ તે રેવતી નામની નદી થઈ, જે રૂપ અને સૌભાગ્ય પ્રદાન કરનારી છે. પછી કઠે તેની પુણ્ય રૂપતાની સિદ્ધિ માટે વિવિધ પ્રકારના દર્ભોથી અભિષેક કર્યો. તેનાથી વિદર્ભા નામે નદી પ્રગટ થઈ. જે મનુષ્ય રેવતી અને ગંગામાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. એ જ પ્રમાણે જે વિદર્ભા અને ગૌતમીના સંગમમાં સ્નાન કરે છે તેને તત્કાળ ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યાં બંને તટો પર 100 ઉત્તમ તીર્થો છે, જે સર્વ પાપોનો નાશ કરનારા તથા સર્વ સિદ્ધિઓ આપનારા છે. અધ્યાય 52 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.